તમને ઉપાધિ ના રહી જડે તમે મને ઉપાધિ નથી તમને ઉપાધિ ના આવવાથી એટલે ઢગલે બંધ પૈસા પતે દાદા આ તો કુબેર ભગવાન નહીં પણ આવા કુબેર દેવ છે આપવાની જો જગ્યા હોય તો આટલી જ છે આ વર્લ્ડ માં વર્તમાન તીર્થંકર ભવિષ્ય તીર્થંકર ગયા પછી ના ભવિષ્ય તીર્થંકર ની કિંમત નહીં વર્તમાન જ કિંમત શું કરું ભવિષ્ય તીર્થંકર સહી ના કરે આ સહી કરે આ સહી કરી આપે મારી સહી ના કરી આપે એ પુણ્ય બંધાવડાવે શું થાય પુણ્ય બંધાવડ તો મોક્ષ આપે શું કરું અને આપડે અહીંથી ત્યાં જ જવાનું છે જય સચિદાનંદ આપડે અહીંથી ત્યાં જવાનું પાય જ લેવાનું તો હવે ત્યારે બેસા શીખવા શું વાંધો ત્યારે કોને અને આ તો ઓવર ડ્રાફ્ટ છે આ ઓછું કઈ સમજી ના કહેશે આ તો ઓવર ડ્રાફ્ટ છે ને આપડે વાપરીને મેં વાપર્યા હોય એ તમે વાપર્યા હોય તો વાપરી ગયા કેવાય આ તો ભગવાન માટે ઓવર ડ્રાફ્ટ છે ઓવર ડ્રાફ્ટ એટલે પાછા ગયા પેલા ત્યારે અમેરિકા પડો છો ઓવર ડ્રાફ્ટ જોઈ નથી આટલો ઓવર ડ્રાફ્ટ થાય બહુ થઈ ગયું શું કહ્યું જે પોતાનું કશું હોય રાજી ખુશી એ કરવાનું પછી રાજી ખુશી ને દબાણ નહીં રાખે હરીફ નહીં રાખી કે અમને આમ કર્યું કે એમ કર્યું શું જો હરીફ લાગતા હોય તો બોલીએ નહીં આવું કે આટલા આવું હરીફ ઉપજાવવાનો ગુણ છે હરીફ રાખવાનું ચોખ્ખું ના પડે હરીફ ના પડે આપણને આપડે આપડા ગજા પ્રમાણે શું જોડે હું જમવા બેહું મારી ભી કરવા છું મારી હારી ભી કરવાનું એ મહાદુખ છે કયા સંજોગો નીકળી છે જયારે ડેવલપ માણસ નતા ને ડેવલપ થવા માટે સંજોગમાં હરીફ નીકળી તે હરીફ નો થઈ ગયો દુરુપયોગ થઈ ગયો હવે હરીફ કેવી કરે છે લોકો કે આગળ વધવા માટે હું તમને પાછા પાડું એમના હરીફ ના કહેવાય હરીફ એટલે તમે ખૂબ દોડો હું ખૂબ દોડું પણ એ હરીફ કહેવાય કોઈ પાછું પાડવું એ ગુનો અને હરીફ માં ઉતરવા ની જરૂર નથી હવે બહુ ડેવલપ થઈ ગયેલા છે આપડે તો હવે અહીંયા આગળ મુક્તિ જવાની આપડે આપડે ગામ જવાની વાતો કરવાની બરગામ બહુ ફર્યા માર્ગ મળતો નતો દાદા માર્ગ મળ્યો અને ક્લિયર થઈ ગયું બધા બોજા હલકા થઈ જાય દાદા પેલા બહુ દુઃખ રહેતું હતું દુઃખ નથી કે મહાવીર સ્વામી ના મળ્યા કૃષ્ણ ભગવાન ના મળ્યા મારે માથું આપી દેવી બધા મહાત્મા એ શંકા ની જગ્યાએ હવે સંપૂર્ણ આસ્થા મૂકવાની ને દાદામાં શંકા મને આપી જ દેજો આપી દેવાનો આપી દો બોલો દાદા તમે કહો ને હરીફાઈ નહીં કરવાની પણ અંદર ની જે ભાવના જાગૃત થતી હોય એ ભાવના ને પરિપૂર્ણ કરવા શું કરવાનું ભાવના થતી આપડે જોયા કઈ ભાવના પરિપૂર્ણ થઈ ઉભી રહે છે ઓના ગજા પ્રમાણે ભાવના પરિપૂર્ણ થાય મને ખુબ જમવાનું મન થાય તો મારી ભાવના કેટલી પરિબળ થાય? ચાર રોટલી થાય બે ને બદલે, એ કે બાર તો ના થાય. પણ બાર ની ઈચ્છા કરી તો દાદા શું થાય? નહીં, એવી ખોટી ઈચ્છા કરે થાય. શંકા કાઢવાની આ તે સીઆઈડી પણ છોડું નહીં પાછા નિશંક થઈ ગયો. સીઆઈડી પણ છોડી એટલે ખોટું થાય. સીઆઈડી તો ના ફરી ભાઈ એના માટે જે ઉપાય થાય તે કરી જોવા. અને પછી શંકા સંબંધી રાતે મનમાં શંકા પડે, પેલું થયું, આમ થયું, શું થયું છે, ઈ રહી એ દાદા શંકા ની ચર્ચા નહીં કરવાની. તમને આ તમને દાદા છે બેઠા છે અને આ બધા ડાક્ટર કરતા તમને જાણતા સમજે કે દાદા ને સીધવાનું છે, સમજી જાવ બધું સમજી જાય. અને હિસાબ છે ચૂકતે થયા વગર એવા નથી. તમે શંકા કરી તમે મરી જાવ તો પેલો હિસાબ તો ચૂકતે થવાનો. તમે મરી ગયા ઇન્સ્લેટ થયું, અમારી ભૂલ કરી. બત્રીસ અને બિલ હતી રાવજી વિશેષ ની. તમે બિલ માં જઈને પછી પાછા આવતા હતા બે ગાડી બેઠા પછી મેં કહ્યું, મેં કહું ચાર છોડ્યો સાહેબ આપશો ચાલજો કયું. અને કઈક ખેતીને ચાલજો છતાં કઈક થાય, કઈક થઈ જાય તો ભાઈ તરત જ મને મળવા આવજો. સમજે ને, કશું આ ચૂકતો થાય તો મને મળવા આવજો. તો તે કઈ કશો બીજો વિચાર કર્યા હોય મને મળવા આવજો, બીજો કોઈ વિચાર કરશો નહી. દાદા શું થયું મારા, એટલું જ ગુસ્સા આવજો. ઝેર ખાતો બચી ગયો બિચારો, શું મારે મળવા આવ્યો. તરતો ગાડી માગીને મળવા આવ્યો કે મારે તો છોડીને છોડી વગર પણ આવું થયું છે. જોઈ લેવા છે વિવા કરી દઈએ, કહ્યું તને ખબર જ નહીં શું કહ્યું. રસ્તો બધો કરી નાખીએ, કયું વાત એ અમે હાથ ના કાઢીએ. મરી જવું પેલો જો ઉભું રહ્યું, પેલો સ્ટેમ્પ ઉભો રહ્યો ને આ મરી ગયો. સ્ટેમ્પ જતો રહેતો ઠીક છે, આપડા મરવાથી સ્ટેમ્પ જો ના થતો દીદી વાત ના થાય ખેંચાયો. ઉપાય કરે જીવતો ઉપાય કરે શું કહું. દાદા આ તમે હરીફાઈ નું કહ્યું ને, હરીફાઈ નહીં કરવી. હવે એ બાબતમાં ગઈસા આપણે એગ્રીકલ્ચર કોલેજ ઉપર હમણાં હું ઇન્ડિયા આવ્યો ત્યારે તમે રોકાયા હતા બરોબર, એગ્રીકલ્ચર બાજરપુર સંખેડા ત્યાં ગયા હતા ને, એમના સંચાલક આયા હતા ગઈસાલ અહિયાં આચાર્ય તે બધું આવું ડોનેશન ને બધું એકઠું કરતા હતા. અને અમે નજીક ના કરે ને ત્યાં રહેલા નજીક, એટલે મને કહે છે કે તમે આપો મકું અને તમારું નામ તકતી ઉપર મૂકીશું. મકું પૈસા આપવામાં વાંધો નથી, આપું છું, પણ તકતી ઉપર નામ બામ મકું એવું અમને ના જોઈએ, અમારે આજ્ઞા નથી એવી મગું છું. તો કે છે કે એમાં તમને એમાં કશો વાંધો નહીં, એમાં તો ઉલટું વધારે સારું કહેવાય. એટલા માટે કે તમારું નામ જુએ એટલે બીજા બધાને ઉત્તેજના મળે, એટલે ઉત્તેજના મળે એમ કે તમે બરોબર છે. પણ આ લાઈનમાં તો એવું જ હોય, એમની લાઈનમાં તો હરીફાઈ ના હોય તો પૈસા આપે નહીં કોઈ. એ તો અહંકાર થી ઘોડા દોડે છે ને, એ હાજરી નથી આવતા, અહંકાર થી ઘોડા દોડે છે. આપડે અહંકાર ઉભો કરીએ ત્યારે બહુ જતો રમવાનું, એટલે આપડે અહીં ના હોવું જોઈએ. પણ મારે કબૂલ થવું પડ્યું, કારણ કે એમને એવી આર્ગ્યુમેન્ટ કરી. વાંધો નહીં, આપડે કબૂલ થયો તો એને ભલા ફાયદો થાય ને, એનો વાંધો નહીં. કારણ કે એ લોકો તો અહંકાર થી જ બધું કામ કરે છે, અહંકાર ને દેખાડ સ્વભાવવા માટે જ, અને હું છું કઈક જણાવવા માટે. આપડે તો અહંકાર ઉભો કર્યો, મારી મેં કાઢેલો અહંકાર ફરી ઉભો થઈ જાય, એટલે આપડે શું કહ્યું દીપ કરવામાં અહંકાર ઉભો થઈ જાય, અહંકાર કરી ઉભો થઈ જાય. ટાઈમ થઈ ગયો, પછી બહુ મોડું થશે, પછી ખાશો નઈ દાદા. દાદા કે 9 વાગ્યા ને ખાવાનું બનાવ્યું છે, ખીચડી રોટલા બનાવ્યા છે, ખીચડી ને રોટલા, ખીચડી રોટલા, હા રોટલા લાવ્યા છે. વધારે પડતું સાત 85 સવારે હર્ષભ ભાઈ શાહ ને ત્યાં તોડશો ને તો બીજા કન્ટેન્ટ માટે વાંધો નઈ ને, આપડે વિઝિટ માટે તો ગ્રીન કાર્ડ ના સંતોષ કામ લાગે નઈ, ના લાગે. એના માટે આત્માનું કલ્યાણ જોઈએ, આત્માનું કલ્યાણ જોઈએ, એના માટે આત્માનું કલ્યાણ જોઈએ. આત્માનું કલ્યાણ એ પરમાનન્ટ કલ્યાણ છે, આ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. આત્મા જ કાયમ માટે આવવાનો છે, જેનો તો નાશ પરમાનન્ટ શું કામ આપે હોવું જોઈએ. આને જ પરમેનન્ટ કહે છે, કે છે જે પુનર્જન્મ સમજતા નથી, એ હિન્દુસ્તાન સિવાય બીજા દેશો આને જ પરમેનન્ટ કહે છે. કારણ કે એમ ટેમ્પરરી પરમેનન્ટ જેવો હિસાબ ના રહ્યો ને, અને આપડે તો આત્મ સ્વરૂપ, હું કરતા થયો અને કર્મ બંધે, અને કર્મ નું ફળ મારે ભોગવવું પડે છે, એટલે પોતે આત્મા છું એવું એને કહી કે કરતા છું માટે, એટલે આત્મા છું એવું પરમેનન્ટ વસ્તુ છું, તેથી જન્મ થયા કરે છે, પુનર્જન્મ મારા થયા કરે છે, એટલે હું પરમેનન્ટ છું એવું લખતા હોય તો જ પછી પુનર્જન્મ મારે ને. આ લોકો પરમેનન્ટ છું આ રીતે નહી માનતા, પણ આ યુગ પરમેનન્ટ છે, એટલે આમાં જ તન્મયાકાર હોય એમ. આપડે આમાં તન્મયાકાર કસાય ને લઈને લોકો છે, આપડે હિન્દુસ્તાન લોકો કસાય જો ના હોય ને, કસાય નું દબાણ ના હોય તો ન રાખે એમ, પણ કસાય જાય છે તે કસાય જાય તો ભગવાન થાય, કસાય જાય તો ભગવાન થાય. હિન્દુસ્તાનમાં લોકોના કસાય નડે છે આ બધા, આ બધા ઇન્દ્રિય આત્મા કહેવાય છે, વિષય આત્મા, ઇન્દ્રિય આત્મા, અને હિન્દુસ્તાન લોકો કષાય આત્મા કહેવાય છે. નિરંતર કષાયમાં જ હોય, રોજ માન માયા લોભમાં જ હોય, એથી આગો પાછો થયો ના હોય. ધર્મ જાય તો ધર્મ લોભ, સમજ ને, જાત્રા જાય જાત્રામાં ક્રોધ માન માયા લોભ હોય જોડે, એટલે કસાયમાં નિરંતર રહેવું એ હિન્દુસ્તાન નું કામ. સો કસાય મુક્ત થાય, કાંઈક મંદ કસાઈ થાય, મંદ કસાઈ સહેજા સહેજ થાય એનો અર્થ જ નથી, એટલે જાનવર એ મંદ કસાઈ જ છે. પણ મંદ કસાઈ પોતે આ કસાઈ થતા રસ્તે રસ્તે જતો મંદ કસાઈ થાય તો કામનું છે, નહી તો પછી આ કસાઈ થાય તો જ કામનું છે. બાકી કસાઈ રહી કસાઈ સાથે કોઈ પણ ધર્મ પાળવામાં આવે છે, પણ જો એનાથી કસાઈ ન જાય તો ધર્મ જ પાળેલો ખોટો છે અને પાળનારો ખોટલો છે અને પુસ્તક એ ખોટો છે. શું કહ્યું? કસાઈ જોવા માટે છે આ બધું. તાવની દવા પીએ અને દવા પીએ તો છતાં જો તાવ ન જાય તો દવા કો તો પીનારો ખોટો છે, કો તો દવા આપનાર ખોટો છે, કે કો તો દવા ભૂલ છે. પછી જગ્યાએ ભૂલ ના હોય, પીનારે ખોટો હોય ચોપડો ને પી જાય, પીવાની ચોપડે શું થાય? ચોપડો ને પી જાય પીવાની ચોપડે શું થાય? એમાં દવા ડોક્ટર શોધવે. એટલે કસાય જાય તો ધર્મ પાડ્યો છે, નહી તો ધર્મ પાડ્યો અર્થ જ નહીં. બધી વાત ઇગોઇઝમ છે ખાલી. પણ સારું છે કે આ ગોચવાડા વાળો ધર્મ પાડશે નહી તો એ પણ ધર્મ એની હાજરી નહી હોય. સમજ ને? એટલે હાજરી છે માટે હેલ્પિંગ છે. ધર્મ ખજુ ફળ ના મળતું હોય, ધર્મ ખર્યા કરતું હોય પણ અધર્મ નથી કે ધર્મ ની ગેરહાજરી છે એ ઘણું વિચારી. અને અહીંથી જો ભાગી ગયો અધર્મ તો ખરાબ થઈ ગયો. માનવ મનુષ પૂરું આવતું હોય તો એ ના આવે. ત્યાં રિટાયર લાઈ છે દેશમાં ત્યાં હતા દુકાન બંધ કરી દીધી. મૂળ નેટિવ પ્લેસ કયું? અમદાવાદ. જયંતર જૈન ધર્મ ને તો મુક્તિ ઉપર જ વિચાર હોય. ના વિચાર હોય તો જૈન છે જ નહીં. જૈન એટલે મુક્તિ ઉપર વિચાર હોય એ જૈન કહેવાય. શું મુક્તિ માટે ધર્મ તો હોય જૈન કહેવાય. શું મુક્તિ માટે જ મશક માટે ના જન્મે. છોકરો મહોત્સવ કરે છે? છોકરો મહોત્સવ કરે છે? શું વાંચે છે? ધર્મ નું બધું વાંચે. ધર્મ નું બધું વાંચે છે. કોઈ કશું રોગ ઓછો થાય છે? મિથ્યા તો રોગ બહાર નું ઓછું કરવું આપડે આત્મા નું કલ્યાણ માટે જ કરવાનું છે ને. વાંચવાનું છે બધું એ કે બહાર નું ઓછું કરવું અને આપડા આત્મા ના કલ્યાણ માટે જ બધું કરવાનું છે ને. ના પણ એ રોગ ઓછો થતો હોય તો વાંચેલું કામ. રોગ તો ઓછો થાય ને, વાંચે તો થાય, ન વાંચે તો ન જ થાય ને. એ કે વાંચે તો થાય, ના વાંચે તો ક્યાંથી થાય? તમે શું વાંચો છો? એ કશું નથી વાંચતા. કઈ વાંચવું તું જોઈએ નહી કે ને? ડેરા તો જાવ ને વ્યાખ્યાન માં સાંભળવા. કોક વાર પર્યુષણ માં કોક વખત મોક્ષે જવાની ઈચ્છા નહીં. મોક્ષે જવાની ઈચ્છા નહીં. એ કે તકદીર માં નથી એટલે ક્યાંથી જવાય? કે તકદીર માં તો મોક્ષ નું પુરસાદ નું ફળ છે. એ તકદીર નું ફળ નથી, મોક્ષ પુરસાદ નું ફળ છે. એવું છે. આપણે મંદિર જઈએ, વ્યાખ્યાને જઈએ, પણ જેમ આપે ના કહ્યું મોહ માયા ક્રોધ ને લોભ એ લઈને મંદિરમાં જવું ને એ લઈને વ્યાખ્યાનમાં જવું, એના કરતા વધુ સારું છે કે આપણે ઘેર બેસીને મનથી જે ભગવાનની પ્રાર્થના કરીએ એ સારી છે. તેનાથી કઈ રોગ ઓછો થાય છે? જેટલી ઘડી પ્રાર્થના કરીએ એટલી ઘડી મનની તો શાંતિ રહે છે, બાકી પ્રાર્થના કરીશું એટલી ઘડી મનની શાંતિ રહેવાની છે, બાકી કોઈનો રોગ તો મોહ માયા લોભ તો કોઈનો છૂટવાનો નથી આ દુનિયામાં. માવી નો છૂટ્યો છે? માવી સાહેબ ને કેટલા વર્ષો છૂટ્યો હતો? હા પણ છૂટ્યો છે, છૂટ્યો છે, પણ આપણે જે માવી સ્વામી થવા માટે બહુ વાર છે. બરોબર બરોબર. તક મળે તો છોડી દો ખરા. હા તો છોડીએ. તક મળવી પણ મુશ્કેલ છે ને. જતી ના કરો. તક ના જતી કરીએ. તક જતી ના કરે એટલે નમ જૈન કહેવાય ને. આવેલી તક આવેલી છોડી દે એ જૈન કેમ કહેવાય? એટલી સમજવા જ પોતાને ચિતાહિત નું ભાન હોય એટલું તો. ચિતાહિત નું ભાન હોય એમ કે નહી તો એમનું કેવું ખરું છે કે આ દખલો કરવા કહ્યું ભાઈ કચાયો લઈને તો જઈએ તો આગળ પછા બીજા કસાયો મસ્કરીઓ કરીએ, લોકો કાંકરા રાખીએ એમ કરીએ. શું ઉંમર થઈ આપને? 58. 58. પેલી વખત આવે બીજી વખત આવે ચોથી વખત આવે? સારું. કેટલા છોકરાઓ છે? છોકરા છે કેટલા? એક બાબો બે બેબી. એક બાબો અને બે બેબી. બરોબર. સારું છે, બહુ સારું છે. બેબીએ પહેરાઈ દીધી? અહી છે અમદાવાદ દેશમાં. અમે અમદાવાદ અમારે બહુ આવવાનું થાય છે. ક્યાં ગાડી? એક તો જીએસ મળી રેગરમાં. અચ્છા. બીજે ક્લાસ ચલાવે છે ને? જીએસ ક્લાસ ચાલે છે. બીજે પેલા કનુભી કોન્ટ્રાક્ટર છે ને ક્લાસ. અડાળ દ્વારા ના હું નથી ઓળખતો. પછી રમેશભાઈ ને ત્યાં રમેશભાઈ વૈષ્ણવ છે એ બધું. નિરીબેન ખબર આપે મને તો કશું આમાં ઉતરું ખરું, પણ કશું ખબર ના હોય. અથવા ખ્યાતિ ખ્યાતિ યાદ કર્યું આટલું. ઉતરું કશું ખબર ના હોય કે કોણ શું. અત્યારે મને અમદાવાદ મોકલે એમને ઘરે હું જાણું નહી કે આગ રહે છે તે. બહુ વર્ષો થયા હશે ગયે, બહુ ટાઈમ થયો હશે એટલે તમે ગયા બહુ વર્ષો થયા હશે એટલે. ના ના વર્મો પહોંચાડ્યું કરી દઉં છું. વર્ષમાં 5-7 વર્ષ એવું નહીં, પણ એવું નહીં બંધ કર્યું. આજે વાર શું થાય યાદ ના હોય, આજે તારીખ શું છે વાર શું છે મને ખ્યાલ નથી. નિર્બન ચાલ રાખે મારી જોડે બેન રે કાયમ છે કલાક એ ખ્યાલ રાખે. બધું મને તો આ બીજું કશું આવડે નહી. આ ખુશી ને બેહાડે તો બેહાય ને બે તો આવડે નહી. એના કહેવાય તમારો આત્માનો જે કલ્યાણ થઈ ગયો એ જ બહુ સારું થઈ ગયો. અમે તો લોકો ઈચ્છીએ છીએ કે અમારો ક્યારે થશે. થઈ જશે કેમ ના થાય? તમારી ભાવના તો છે ને. દરેક ની ભાવના તો હોય ના? દરેક ની હોય તેમાં જુદી જુદી દરેક ની જુદી. દરેક ની જમવાની ઈચ્છા હોય પણ મેં જમવા કેટલાક ને નોન વેજીટેરિયન જોઈતું હોય. નોન વેજીટેરિયન જોઈતું હોય ફિયર બધા. અહીંયા કોક કરી આપો. તમે શેતા ભરી ગયા? હા શેતા ભરી ગયા. આવો બેન મોક્ષમાં જવું છે. મોક્ષ તો અમે તમે વિચાર કાઢીએ છીએ, બીજું કઈ અમને આવડે નહી. તમે કર્યા છે, બીજું કશું અમને આવડે નહી, બીજું કશું અમે જાણીએ નહી. આ દેહ નો માલિક 6 વર્ષ થયો નથી. આ દેહ નો માલિક 6 વર્ષ ટાઈટલ નથી એની, આ વાણી ની ટાઈટલ નથી, આ મન ની ટાઈટલ નથી. હું જુદો રહું છું આ દેહ થી. જય સચિદાન દાદા ભગવાન. હવે આ દેખાય છે દાદા ભગવાન ને, તમામ પ્રકારના પ્રશ્ન પૂછાય અને જવાબ ઓબ્ઝર્વેટરી જેવા નીકળે. હવે અને આ દાદા ભગવાન પ્રગટ થયા છે, તે મય પ્રગટ થયા છે, તે દાદા ભગવાન છે અને એ જ ખુદ મહાવીર છે. અને આ અમે 4 ડિગ્રી ઓછી છે મારે, અને એ 3 સરસાઈ ડિગ્રી ના પૂર્ણ દશા છે. પણ અમે પોતે ભગવાન નથી, ભગવાન આ કાળમાં સર્વજ્ઞ થઈ શકે એવી સ્થિતિ નથી. ભગવાન કઈક ઉણું રે કાળ ડિસમ કાળ ને કચાય ઉભા થાય ગમે છે કે નથી ગમતા, ના ગમે રે છતાં કેવા બે બેસવું પડે દૂર કરી આપીએ પછી હા શાંતિ રે ઉપાધિ ના થાય એમને એકલા ને કરવાનું તમારે ચાલશે મળે તો ચાલે એવું છે ને મળે તમારે મૂકીને નહી જવાનું કે અહીંથી કર પ્રમાણે જતા રે બધા સાથે કોઈ ગયું નથી ને સાથે કોઈ જવાનું નથી. એ તો મહાવીર સ્વામી ના ટાઈમ થી ચાલતું આવ્યું છે. ગૌતમ સ્વામી મહાવીર સ્વામી ની જોડે જોડે રહેતા હતા, પણ જયારે મહાવીર સ્વામી નું કેવલ જ્ઞાન થયું ત્યારે મહાવીર સ્વામી ગૌતમ સ્વામી ને દૂર મોકલી દીધા. ખા તો હોય ને, એ તો હું કર્મ સરખો હોય નઈ, દાડો ભરે નઈ, કર્મો સરખા હોય નઈ. છોકરો સર્વિસ કરે છે, શું ભણેલો છે? એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે દાદા. બહુ સારું, બી થયેલો છે. બી થયેલો સારું. આમની છોકરાની બહુ છે. હા, રાણી ક્યાં થયા? રાણી નવરી પડી ગયા. અમદાવાદ પેપર માં વાંચેલું છું, દાદા ભગવાન આવ્યા છું. નહીં વાંચેલું નહીં પેપર માં, ઓછું કરેલું જાહેરાત ઓછી આપીએ. નકા બે જાહેરાત કરેલું શું અર્થ થશે? ધીસ ઇઝ કેશ બેંક, જ્યાં નસીબ હોય તો લઈ જાય. હા, જાહેરાત વેચવાની ચીજ નો આ જાહેરાત થી. હા, અંદર અંદર બધા અમારી વાતો કરી ખ્યાતિ વધે, જાહેરાત ના હોય. ખ્યાતિ પરમાનન્ટ હોય અને જાહેરાત ટેમ્પરરી હોય. ખ્યાતિ પરમાનન્ટ હોય. દાદા ની ખ્યાતિ બહુ દેશ માં હોય, જબરદસ્ત પણ પરમેન્ટ એક સારી ટકરું ટકાવું. છોકરા છોકરા ને ક્યાં બહુ ટકે છે? 10 પેઢીઓ હતી. કશું બધું પૂછવા પૂછજો. પૂછવું હોય તો પૂછ. હા પૂછો. જો પાછો હાથ ફૂકાડી આત્મા નું પૂછો આત્મા નો શરીર નો જવાબ દો. હાથ હું કરી આપીશ તમને, હાથ તો કરી આપશે તમને. એમને હાથ ની બહુ ચિંતા છે દાદા. આટલો આટલો જ ભાગ થયો, આટલો જ ભાગ થયો. અહિયાં થી અહિયાં સુધી વિધિ કરી હતી. પછી મેં બેન તું એમને રાણી ને એમને પછી પછી કરી ઉતાર તારે દાદા ભગવાન નમસ્કાર કરું બોલો. દાદા ભગવાન નમસ્કાર કરે રાજ કરે રાજ દાબીન પગ પકડી લેવાનો હસમુખભાઈ સાને ત્યાં. અરે યોગેશભાઈ દીપકભાઈ કેમ છો? અમારે મજા નથી આવતી. માણસ અમેરિકામાં બેઠો હોય કે દીપકભાઈ ને યોગેશભાઈ કેમ છો? અમારા જય સચ્ચિદાનંદ અમેરિકા ખાતે સર્વે મહાત્માઓના કામકાજ બરોબર ચલાવો તમે. હો દાદા આ પત્ર વાંચવો છે મારે. દાદા કોઈ સમજાવો જેવી જે ચિઠ્ઠીઓ મૂકી છે. હા હું વાંચું ને તમે મને સમજાવો. ક્રોધ માન પ્રકાશ ઓળખાણ થઈ નાની પણ ઓળખાણ જેમ થાય એમ તેના મોડા પડતા જાય. મોડા પડતા જાય કે આપડે તો બધું જુદા જ પાડી દેવાય છે. એટલે આત્મા જુદો જ ચોખ્ખો કરી નાખે છે. અને જે માલ છે પેલા મળવા દીધો આપડે ઉદગલ માલ, કારણ કે ડિસ્ચાર્જ અને આ ક્રમિક માર્ગ ના હિસાબ લખેલું છે. ક્રમિક માર્ગ ના જ્ઞાની હોય તેને ક્રોધ માર્ગ માયા લોભો હોય, કારણ કે 60% જ્ઞાની થયા તો 60% ના ગયા, 40% રહ્યા. તમારે તો 100% જુદા કરે. એટલે ચિંતા ના કમિક માર્ગ ના જ્ઞાની બધાને અંદર ચિંતા થાય. અરે અંદર આનંદ હોય બહાર ચિંતા. 90% નો હોય તો ફક્ત મારીને છેલ્લા સ્ટેજ માં આવે ત્યારે. અને આ ક્રમ જ્ઞાન છે બધાને બે દીધું. એટલે આ ક્રમિક માર્ગ ના હિસાબે લખ્યું છે. આપણને હેલ્પ કરે કે બનવા એવું છે મોડા પડવા અનુક્રમે તે ધીમે ધીમે પરીક્ષણ થતા જાય. સદગુરુ નું ઓળખાણ જેમ જેમ જીવને થાય તેમ તેમ મતાદરી આગ્રહ દુરાગ્રહ એ બધા અને પોતાના દોષ જોવા મળે. વિકથા દીપાવ બનેલું વિકથા એટલે સંસારની કથાઓ રાજકથાઓ સ્ત્રી કથા બધી કથાઓ જે કથા આત્માની નથી એમાં નિરસન લાગે કે દીગુપ્ત સાવચન થાય. જેને અનિચ્છાની ભાવના ચિંતા પ્રત્યે બાળવી ભોગાવી છે, જે પ્રકારે જ્ઞાની સાંભળી છે એ પણ વિશેષ ભગવાન સ્વતંત્ર વિચાર છે. એમને દ્રઢ કર આ બધું યુઝલેસ છે એવું લાગે છે, અનિચ્છ છે, અનિચ્છ સત્પુરુષ મળે. આ સત્પુરુષ એટલું જાણી સતી જાણ્યા તો સમજે આત્મા પંચે જઈને રક્ત થતો હશે એમ ચાર અને અનુક્રમે તે રક્ત ભાવે. એક દાડો સ્ત્રી પાસે જાય ભોગવે ભોગવે તો એને મહાકલ્પમાં તાકો દાડો રહ્યા કરે આવું કેમ થાય ડિપ્રેશન આવી જાય. આપડે તો ડિપ્રેશન નહીં ચોખ્ખો ક્લિયર માર્ગ, ક્લિયર એકદમ ક્લિયર માર્ગ, ધંધા રોજગાર ગમે ત્યાં ચાલ. પેલું જો ધંધામાં ચિત રે મનમાં એમ થઈ જાય કે આ તો આત્મા મર્યા તો નથી, અમારે છે સત્સંગ મર્યા તો નથી, અમારે છે ઉપાધી ઉપાધિ પાય ગઈ ગયો. આ ક્રમ ભલે કોને પણ મહાપુરુષ માર્ગે ક્યાં ભલે ઘેર બેઠા મોત અને બધું ખાતા પીતા હસતા ફરતા સંયમી કહેવાય. સંયમી કહેવાય ભગવાન અત્યારે મહાવીર આવે તો તમને શું કે કોઈ સાહેબ આ કે હું સંયમી છું વાત સાચી છે વાંધે પણ સાચી છે એવું કે સંયમી. અને આપડા મહારાજ ને બોલાવીએ મોટા મોટા મહારાજ આપણા ભાઈ કે મહારાજ ભગવાન ને કહે કે તમે સંયમી છે વાત સાચી છે તજ્ઞા સાચી કેમ સાહેબ આમને સંયમ લીધેલો છે લોકો કે સંયમી છે સંજમ લીધો છે તો કે સંજમ કોને કહેવાય છે કચાયો નો સંયમ કરવો એનો સંયમ અને વિષયો નો સંયમ કરવો એનો ત્યાગ. લાખ રોજ રોજ માલ માં અમને ઓછા થયા નથી માટે કચાયો શું કહ્યું બેન દુઃખ થનાર ને શું દુઃખ થાય જોવું પડે આપડે. આ તો પોતે જઈ જાય પોતાની સીટ પર થઈ જાય ફ્રી જાતિ પછી પણ એમને દાદા તમારી જોડે બેસવું છે પણ આ બધા સંજોગો ને લઈને હમણાં જતું રહેવું પડશે એનું દુઃખ થાય છે. મારે જવું નથી ને કેમ જવું પડે છે પણ મારું કહેવાનું એ દુઃખ થાય જેનો ઉપાય નથી એનો દુઃખ કરવાનું શું વાત. જેનો ઉપાય નથી એનો દુઃખ કરવાનું શું ઉપાય. એના કરતા તમારે અમારી પાસે વિધિ કરીને એમ કેવું કે આશીર્વાદ આપો કે મારું આ ઓછું થતું જાય ઓછું થતું જાય નો ઉપાય કરવો બીજા ઉપાય તમારી પાસે છે નહીં. જેનો ઉપાય નથી તારી માથા ગુડ કરી નકામું અને બધા કઈ કાયમ આવું રહેતું નથી. આજે આપડે ધારીએ છીએ એવા સંજોગો કાયમ હોતા નથી માટે ડોન્ટ વરી ફોર આપડે ધારીએ છીએ આજે ગણિત મળ્યું એ ગણિત કાયમ નથી. આ ગણિત કાયમ તો બે વાર મજું છે સાથે વાદળા બધી ઠંડી આવી પડી ગઈ એ કાયમ થવા નથી ગભરામણ ના કરી. આ તો બધો સહયોગ છે એ વિયોગી સેવા ના છે કેવા છે સહયોગો બધા એમાં બોલે ને એટલે આવી શાંતિ રાખી છે તારે મુદત પૂરી થઈ ચાલે ચાલ હું ના કહેતો મને તારે અહીંયા આગળ આશીર્વાદ માંગવો તે હાલ રામાયણ પૂરા કેટલો વખત આપડે કહેવાય એક અવતાર ના દાદા ના એક અવતાર બાર કેવા પૂરતા અને તે પાછું અભિનય પૂરેપૂરો બાર બાર એમ ના સમજે એકમાં જોવા છોકરો છે નાટક નો છોકરો છે કે આટલો છોકરો અંદર તો સમજી જવાનું અને અંદર નથી સમજી જવાતું તે જ બહુ છે આ દેહ પોતાનો ના થાય તો દેહ ના આગા ફરી પોતાને કેવી જ થાય છે દેહ જ મૂળ દગો છે અને ગમે એટલું જમાડીએ ગમે એટલું નવડાવીએ કરીએ ક્યારે બધું છે ક્યારે તેલ કઈ નથી દગો જ છે આ બધું કીધા આ બધું સમજી ને ડ્રામેટિક રહેવું ડ્રામા જ કરી આખો દાડો તો બોધેરે જમે ને કોઈ જાતનું ડ્રામા આ શું ભાઈ ડ્રામા કરે તમે શુદ્ધ આત્મા રસમુખભાઈ ના ડ્રામા તમારે જોયા કરવાના કે શું ડ્રામા કરે અને પેલો ડ્રામા કરે ને તે અંદર ખોને સમજ થાય કે નિચંદ છું સરગાર એવું અંદર તો અંત જ હોય આમ પરતો એને ઘેર લીધો હોય પણ કે અંદર ખોને લક્ષ્મીચંદ એ જોવાને એવું તમે રસમુખભાઈ ને ઘેર લીધો અને અંદર કહ્યું શુદ્ધ આત્મા જોવાનો આ બધું તમને પરિણામ આપતું દેખાય તમારે સંપૂર્ણ થઈ ગયેલું છે આ તો તમારે આવું આવું કે આ તો સાધારણ વાત જોવા માટે પારા સુધી એમ જીવને સત્પુરુષ નો યોગ થયો તો એવી ભાવના થાય છે કે અત્યાર સુધી જે મારા પ્રયત્ને કલ્યાણ ને અર્થે હતા તે સૌ નિષ્ફળ હતા બધો ખોટો હતો લક્ષ વગર ના બાણ ની પેટે હતા પણ હવે સત્પુરુષ નો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષ ને યોગ્ય ન કરતા જરૂર અંતર આત્મામાં વિચારીને દઢ પરિણામ રાખીને જીવે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે જાગૃત રહેવા યોગ્ય છે અને તે પ્રકાર ભાવિ જીવને દઢ કરો કે જેથી તેને પ્રાપ્ત જોગ અફળ ન જાય અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે તેમાં અંતરાય કરનાર હું જાણું છું એ મારો અભિમાન કુટ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ અને કદાપી કોઈ પંચ વિષયકા એવા કર્મજ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે તે જ અનંતાનું બંધી ક્રોધ માન માયા લોભ છે એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે ઉપસમ સયો અને શાયિક સમ્યક્તોને માટે સંક્ષેપમાં વ્યાખ્યા કઈ હતી તેને અનુસરતી ત્રિભુવનના સ્મરણમાં છે ક્રમિક માર્ગમાં ઉપસમ થાય અને આપણું શાયિક એટલે આ બધું શાયિક થઈ ગયું એટલે ચિંતા વિંતા રહી કૃષ્ણ ભગવાન શાયિક સમજતા જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને તે દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી અને તે પૂર્વ સંન્યાએ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે. એ જ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે. જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી પત્રાદી માટે નિયમિતપણા વિશે વિચાર કરીશ. દાદા આ સરસ છે. અને તે ફરીથી વાંચ્યું. જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી અને તે પૂર્વક સંન્યાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે. એ જ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે. એકાદ અવતારમાં જ્ઞાન વિચારે કરી ગાળવામાં આવે તો ફરી એ છે તે રહે નહી આપણા અભિમાન નિવૃત્ત કર્યા સિવાય. અભિમાન નિવૃત્ત છે નિવૃત્ત કર્યા સિવાય. નિવૃત્ત ક્યારે થાય? જ્ઞાન વિચારે કરે તો થાય. જ્ઞાન વિચારે કરે તો થાય. એટલે હું આ દેહ છું પણ હું આ કરતા ફરી બીજા દેહ મગર કરતા પણ છૂટતું નથી અને હું ભોગતા છું તે પણ છૂટતું નથી. તે જ્ઞાન વિચારે કરીને એટલે આપણે જે કહ્યું કે જે ડિસ્ચાર્જ છે એને જોઈ અને જવા દેવો નિકાલ કરવો એટલે એ જ્ઞાન વિચારે કરી જવાય. જ્ઞાન વિચારે એટલે જોઈ ને જવા દો એટલે જોનાર તમે અને પેલી જોવાની વસ્તુ એટલે એ જ્ઞાન વિચારે કહેવાય. એટલે આપણે સંભાળવા નિકાલ કરવાનો આ રીતે કરવાનો એટલે છૂટતો થઈ ગયો. પછી એ ખરાબ હોય દુનિયા વગોઈ નાખે એવું હોય તોય પણ આપણે બાધક નથી. એને જોઈએ જોનાર ને જોવાની વસ્તુ સાથે કોઈ સંબંધ હોતો નથી. જોવાની વસ્તુ ગમે એવી ખરાબ હોય તો જોનાર ને કઈ જોનાર ને લાગે નહીં થતો ને તે થઈ નહીં થતો રસ્તાને. અને વાંચ દાસી નથી બહાર હોળી જોઈએ તો વાંચ કઈ દાદે એવું આવે જોનાર ને કઈ એટલે ખરાબ માં ખરાબ આખું જગત નિંદા કરે એવા ભાવ ઉત્પન્ન થયા હોય વિસ્તારમાં આવ્યા હોય તો એને આપણે જોયા કરવો હો એવું કેવું હસમુખભાઈ.